શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ ત્રીજો અધ્યાય 59 મંત્રના સંબંધમાં અનેક જાણવા યોગ્ય વાતો, મંત્રના વિવિધ દોષ તથા ઉત્તમ આચાર્ય અને શિષ્યના લક્ષણો. સનત કુમારજી કહે છે, હવે હું જીવોના બંધનોનો ઉચ્છેદ કરવા માટે અભિષ્ટ સિદ્ધિ આપનારી દીક્ષાવિધિનું વર્ણન કરીશ, જે મંત્રોને શક્તિ પ્રદાન કરનારી છે. દીક્ષા દિવ્ય ભાવ પ્રદાન કરે છે અને પાપોનો ક્ષય કરે છે, તેથી બધા શાસ્ત્રોના વિદ્વાનોએ તેને દીક્ષા કહી છે. મનનનો અર્થ છે સર્વજ્ઞતા અને ત્રાણનો અર્થ છે સંસારી જીવ પર અનુગ્રહ કરવો. આ મનન અને ત્રાણ ધર્મથી યુક્ત હોવાના કારણે મંત્રનું મંત્રનામ સાર્થક થાય છે. મંત્રોમાં લિંગભેદ, મંત્ર ત્રણ પ્રકારના હોય છે, સ્ત્રી પુરુષ અને નપુંસક. સ્ત્રી મંત્ર તે છે જેમના અંતમાં બે ઠ અર્થાત સ્વાહા હોય, જેમના અંતે હુમ અને ફટ છે તે પુરુષ મંત્ર કહેવામાં આવ્યા છે. જેમના અંતમાં નમઃ લાગેલું છે તે મંત્ર નપુંસક છે. આ પ્રમાણે મંત્રોની જાતિઓ બતાવવામાં આવી છે. બધા મંત્રોના દેવતા પુરુષ છે અને બધી વિદ્યાઓની દેવતા સ્ત્રી છે. તે ત્રિવિધ મંત્ર છ કર્મોમાં પ્રયુક્ત, એટલે કે જેનો જવાબ આપવામાં આવ્યો હોય, પ્રયુક્ત હોય છે. છ કર્મો કહેતા શાંતિ, વશ્ય, સ્તંભન, દ્વેષ, ઉચ્ચાટન અને મારણ, આ છ કર્મ છે મંત્ર મહોદધિ એમાં ઉલ્લેખ છે, જેમાં પ્રણવાંત, રેફ, રામ અને સ્વાહાનો પ્રયોગ થાય તે મંત્ર આગ્નેય એટલે અગ્નિ સંબંધી કહેવામાં આવ્યો છે. હે મુને, જે મંત્ર ભૃગુબીજ એટલે સમ અને પિયુષ બીજ વમથી યુક્ત છે તે સૌમ્ય એટલે સોમ સંબંધી કહ્યા છે. આ પ્રમાણે મનીષી પુરુષોએ બધા મંત્ર અગ્નિશોમાત્મક જાણવા જોઈએ. જ્યારે શ્વાસ પિંગલા નાડીમાં સ્થિત હોય અથવા જમણો શ્વાસ ચાલતો હોય તો આગ્નેય મંત્ર જાગૃત થાય છે, અને જ્યારે શ્વાસ ઈડા નાડીમાં સ્થિત હોય અથવા ડાબો શ્વાસ ચાલતો હોય તો સોમ સંબંધી મંત્ર જાગૃત થાય છે. જ્યારે ઈડા અને પીગળા બંને નાડીઓમાં શ્વાસ ચાલતો હોય તો બધા મંત્ર જાગૃત થાય છે. જો મંત્ર જાગૃત ન હોય, સૂતો હોય, તે દશામાં જપ કરવામાં આવે તો તે અનર્થરૂપી ફળ આપે છે. દરેક મંત્રનું ઉચ્ચારણ તેમનો શ્વાસ રોકીને ન કરવું. અનુલોમ ક્રમમાં બિંદુ અનુસ્વારયુક્ત અને વિલોમ ક્રમમાં વિસર્ગ સંયુક્ત મંત્રોનું ઉચ્ચારણ કરવું. જો જપેલો મંત્ર દેવતાઓને જાગૃત કરી શક્યો તો તે શીઘ્ર સિદ્ધિપ્રદ થાય છે. ક્રૂર કર્મમાં આગ્નેય મંત્રનો ઉપયોગ થાય છે અને સોમ સંબંધી મંત્ર સૌમ્ય ફળ આપનારા હોય છે. શાંત, જ્ઞાન અને અત્યંત રૌદ્ર આ મંત્રોની ત્રણ જાતિઓ છે. શાંતિ જાતિ સાથે સમન્વિત શાંત મંત્ર પણ હુમ ફટ આ પલ્લવ બળ જોડવાથી રૌદ્રભાવ ધારણ કરી લે છે. હવે મંત્રોના દોષ. મંત્રોના દોષ, ખંડિત વગેરે દોષોથી યુક્ત મંત્ર સાધકની રક્ષા કરી શકતા નથી. ખંડિત, રુદ્ધ, શક્તિહીન, પરામુખ, વિમુખતા એટલે કે કર્ણહીન, નેત્રહીન એટલે કે નેત્રહીન, પછી કિલિત એટલે કે ખીલાથી બંધાયેલા કે જોડાયેલ, સ્તંભિત, દગ્ધ, ત્રસ્ત, ભીત એટલે ભય પામેલું, મલિન, તિરસ્કૃત, ભેદિત એટલે છેદેલ, સુષુપ્ત, મદોન્મંત, મૂર્છિત, હતવીર્ય એટલે કે બળરહિત, ભ્રાંત, પ્રધ્વસ્ત, નાશ પામેલું બાળક, પ્રધ્વસ્ત બાળક એટલે નાશ પામેલું બાળક, કુમાર, યુવા, પ્રૌઢ, વૃદ્ધ, નિસ્ત્રીસંક, નિર્બીજ, સિદ્ધિહીન, મંદ, કૂટ, નિરંસક, સત્વહીન, કેકર એટલે ત્રાસુ, બીજહીન, ધૂમિત, આલિંગિત, મોહિત, ક્ષુધાર્થ, અતિદીપ્તા, અંગહીન, અતિક્રુદ્ધ, અતિક્રૂર, વૃડિત, લજ્જિત, પ્રશાંત માનસ, સ્થાનભ્રષ્ટ, વિકલ, અતિવૃદ્ધ, અતિનિસ્નેહ તથા પીડિત, આ 49 મંત્રના દોષ બતાવેલા છે. હવે હું આમના લક્ષણ બતાવું છું. જે મંત્રના આદિ, મધ્ય અને અંતમાં સંયુક્ત, વિમુક્ત અથવા સ્વરરહિત 3, 4 કે 5 વાર અગ્નિબીજ રમનો પ્રયોગ થયો હોય તે મંત્ર ખંડિત કહેવાય છે. જેના આદિ, મધ્ય અને અંતમાં 2 વાર ભૂમિબીજ લમનું ઉચ્ચારણ થતું હોય તે મંત્રને રુદ્ધ જાણવો જોઈએ. તે બહુ ક્લેશથી સિદ્ધિપ્રદ થાય છે। પ્રણવ અને કવચ હોમ આ ત્રણ વાર જે મંત્રમાં આવ્યા હોય તે લક્ષ્મીયુક્ત હોય છે। એવી લક્ષ્મીથી હીન જે મંત્ર છે તેને શક્તિહીન જાણવો જોઈએ। તે લાંબા સમય પછી ફળ આપે છે, જ્યાં આદિમાં કામબીજ એટલે કે ક્લિમ, જ્યાં આદિમાં કામબીજ ક્લિમ, મધ્યમાં માયાબીજ હિમ અને અંતમાં અંકુશબીજ ક્રોમ હોય તે મંત્ર પરામુખ જાણવો જોઈએ। તે સાધકને ચિરકાળમાં સિદ્ધિ આપે છે। જો આદિ મધ્ય અને અંતમાં સકાર જોવા મળે તો તે મંત્ર કર્ણિન એટલે કે બધિર કહેવામાં આવ્યો છે। તે બહુ કષ્ટ ઉઠાવ્યા બાદ થોડું ફળ આપે છે। જો પંચાક્ષર મંત્ર હોય પરંતુ તેમાં રેફ, મકાર અને અનુસ્વાર ન હોય તો તેને નેત્રહીન જાણવો જોઈએ। તે ક્લેશ ઉઠાવવા છતાં પણ ફળદાયી થતો નથી। આદિ મધ્ય અને અંતમાં હંસ એટલે કે સમ, પ્રાસાદ તથા વાંગબીજ એટલે કે એમ હોય, અથવા હંસ અને ચંદ્રબિંદુ યા સકાર ફકાર અથવા હુમ હોય, તથા જેમાં મા, પ્રા અને નમામી પદ ન હોય તો તે મંત્ર કિલિત માનવામાં આવ્યો છે। એ જ પ્રમાણે મધ્યમાં અને અંતમાં પણ તે બે પદ ન હોય તથા જેમાં ફટ અને લકાર ન હોય તે મંત્ર સ્તંભિત માનવામાં આવ્યો છે, જે સિદ્ધિમાં અવરોધક છે। જે મંત્રના અંતમાં અગ્નિ, અરમ, બીજવાયુ, ય બીજની સાથે હોય તથા જે સાત અક્ષરોથી યુક્ત એટલે કે સંસાર સસારણ પાઠ માનવાથી આપ અર્થ થશે, જો સ અક્ષરથી યુક્ત હોય સસારણ, જે સાત અક્ષરોથી યુક્ત દેખાતો હોય તે દગ્ધ સંજ્ઞક મંત્ર છે। જેમાં બે, ત્રણ, છ યા આઠ અક્ષરોની સાથે અસ્ત્ર ફટ દેખાય તે મંત્રને ત્રસ્ત જાણવો જોઈએ। જેના મુખભાગમાં પ્રણવરહિત હકાર અથવા શક્તિ હોય તે મંત્ર ભીત કહેવામાં આવ્યો છે। જેના આદિ, મધ્ય અને અંતમાં ચાર મ હોય તે મંત્ર મલિન માનવામાં આવ્યો છે। તે બહુ ક્લેશથી સિદ્ધિદાયક થાય છે। જે મંત્રના મધ્યભાગમાં દ અક્ષર અને અંતમાં બે ક્રોધ એટલે હુમ હુમ બીજ હોય અને તેમની સાથે અસ્ત્ર એટલે કે ફટ હોય તો તે મંત્ર ત્રિસ્કૃત કહેવાય છે। જેના અંતમાં મ અને ય તથા હૃદય હોય અને મધ્યમાં વસટ અથવા ઓષટ હોય તે મંત્ર ભેદિત કહેવાય છે। તેનો ત્યાગ કરી દેવો જોઈએ, કેમ કે તે મહાન ક્લેશથી ફળપ્રદ થાય છે। જે ત્રણ અક્ષરથી યુક્ત તથા અંશહીન છે તે મંત્રને સુષુપ્ત કહેવાય છે। જે વિદ્યા અથવા મંત્ર સત્તર અક્ષરોવાળો હોય તથા જેના આદિમાં પાંચ વાર ફટનો પ્રયોગ થયો હોય તેને મોહનમંત માનવામાં આવ્યો છે। જેના મધ્યભાગમાં ફૂટનો પ્રયોગ હોય તે મંત્રને મૂર્છિત કહેવામાં આવ્યો છે। જેના વિરામ સ્થાનમાં અસ્ત્રફટનો પ્રયોગ થયો હોય તે હતવીર્ય કહેવાય છે। મંત્રના આદિ, મધ્ય અને અંતમાં ચાર અસ્ત્રફટનો પ્રયોગ થતો હોય તો તેને ભ્રાંત જાણવો જોઈએ। જો મંત્ર 18 કે 20 અક્ષરોવાળો હોય, કામબીજ ક્લિમથી યુક્ત થઈને સાથે સાથે તેમાં હૃદય, લેખ અને અંકુશનો પણ બીજ હોય તો તેને પ્રધ્વસ્ત કહેવામાં આવે છે। સાત અક્ષરોવાળો મંત્ર બાલક, આઠ અક્ષરોવાળો કુમાર, સોળ અક્ષરોવાળો યુવા, ચોવીસ અક્ષરોવાળો પ્રૌઢ તથા 20, 64, 100 અને 400 અક્ષરનો મંત્ર વૃદ્ધ કહેવામાં આવે છે। પ્રણવ સહિત નિર્વાણ મંત્રનો નિસ્ત્રિંસ કહે છે। જેના અંતમાં હૃદય એટલે કે નમઃ કહેવાયું હોય, મધ્યમાં શિરોમંત્ર સ્વાહાનું ઉચ્ચારણ થતું હોય અને અંતમાં શિખા એટલે વસટ, વર્મ એટલે હુમ, નેત્ર એટલે વોષટ અને અસ્ત્ર એટલે દૃઢ જોવા મળતા હોય તે મંત્રને નિર્બીજ માનવામાં આવ્યો છે। જેના આદિ, મધ્ય અને અંતમાં છ વાર ફટનો પ્રયોગ જોવા મળતો હોય તે મંત્ર સિદ્ધિહીન હોય છે। પાંચ અક્ષરના મંત્રને મંદ અને એકાક્ષર મંત્રને કુટ કહે છે, તેને જ નિરંચક પણ કહેવામાં આવે છે। બે અક્ષરનો મંત્ર સત્વહીન, ચાર અક્ષરનો મંત્ર કેકર અને છ કે 7.5 અક્ષરનો મંત્ર બીજહીન કહેવાય છે। 12.5 અક્ષરના મંત્રને ધૂમિત માનવામાં આવ્યો છે, તે નિંદિત છે। 3.5 બીજથી યુક્ત 20, 30 તથા 21 અક્ષરનો મંત્ર આલિંગિત કહેવામાં આવ્યો છે। જેમાં દંત સ્થાનીય અક્ષર હોય તે મંત્ર મોહિત બતાવ્યો છે। 24 કે 27 અક્ષરના મંત્રને શુદ્ધાર્થ જાણવો જોઈએ, તે મંત્ર સિદ્ધિરહિત હોય છે। 11, 25 અથવા 23 અક્ષરનો મંત્ર દપ્ત કહેવાય છે। 26, 36 અને 29 અક્ષરના મંત્રને હિનાંગ માનવામાં આવ્યો છે। 28 અને 31 અક્ષરનો મંત્ર અત્યંત ક્રૂર અને અતિ ક્રુદ્ધ જાણવો જોઈએ, તે સંપૂર્ણ કર્મમાં નિંદિત માનવામાં આવ્યો છે. 40 અક્ષરોથી લઈને 63 અક્ષરો સુધીનો જે મંત્ર છે તેને વૃડિત અને લજ્જિત સમજવું જોઈએ. તે સર્વ કાર્યોની સિદ્ધિમાં અસમર્થ હોય છે. 65 અક્ષરના મંત્રને શાંત માનસ જાણવો જોઈએ. હે મુનીશ્વર, 65 અક્ષરોથી લઈને 99 અક્ષરો સુધીના જે મંત્ર છે તેમને સ્થાનભ્રષ્ટ જાણવા જોઈએ. 13 કે 15 અક્ષરના જે મંત્ર છે તેમને સર્વતંત્ર વિશારદ વિદ્વાનોએ વિકલ કહ્યા છે. 100, 150, 291 અથવા 300 અક્ષરોના જે મંત્રો હોય છે તે નિસ્નેહ કહ્યા છે. હે બ્રહ્મન, 400થી લઈને 1000 અક્ષરો સુધીના મંત્ર પ્રયોગમાં અત્યંત વૃદ્ધ માનવામાં આવ્યા છે તેમને શિથિલ કહ્યા છે. જે મંત્રોમાં 1000થી પણ વધારે અક્ષર છે તે મંત્રોને પીડિત બતાવવામાં આવ્યા છે. એનાથી અધિક અક્ષરવાળા મંત્રોને સ્તોત્રરૂપ માનવામાં આવ્યા છે. આ પ્રકારના મંત્ર દોષયુક્ત કહેવામાં આવ્યા છે. હવે હું ખંડિત વગેરે દોષોથી દૂષિત મંત્રોનું સાધન બતાવું છું. જે યોનિ મુદ્રાસનમાં બેસીને એકાગ્ર ચિત્તે જે કોઈ પણ મંત્રના જપ કરે છે તેને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ડાબા પગની એડીને ગુદાના સહારે રાખીને જમણા પગની એડીને ધ્વજ એટલે લિંગની ઉપર રાખે તો આ પ્રમાણે યોનિ મુદ્રાબંધ નામક ઉત્તમ આસન થાય છે. આચાર્ય અને શિષ્યના લક્ષણ જે કુળ પરંપરાના ક્રમથી પ્રાપ્ત થયો હોય, નિત્ય મંત્ર જપના અનુષ્ઠાનમાં તત્પર હોય, ગુરુની આજ્ઞામાં પાલનમાં અનુરૂપ્ત હોય તથા અભિષેક યુક્ત હોય, શાંત કુલીન અને જીતેન્દ્રિય હોય તથા નિગ્રહ અનુગ્રહમાં સમર્થ હોય, કોઈની પાસેથી કોઈ વસ્તુની અપેક્ષા રહિત હોય, મનનશીલ ઇન્દ્રિય સંયમી હિતવચન બોલનાર વિદ્વાન તથા તત્વજ્ઞ વિનયી હોય, કોઈને કોઈ આશ્રમની મર્યાદામાં સ્થિત ધ્યાનપરાયણ સંશય નિવારણ કરનાર પરમ બુદ્ધિમાન અને નિત્ય સત્કર્મોના અનુષ્ઠાનમાં સંલગ્ન રહેનારો હોય તેને જ આચાર્ય કહેવામાં આવે છે. જે શાંત વિનયશીલ શુદ્ધાત્મા સંપૂર્ણ શુભ લક્ષણોથી યુક્ત સમ વગેરે સાધનોથી સંપન્ન શ્રદ્ધાળુ સુસ્થિર વિચાર્યા હૃદયવાળો ખાનપાનમાં શારીરિક શુદ્ધિથી યુક્ત ધાર્મિક શુદ્ધચિત્ત સુદૃઢ વ્રત તથા સુસ્થિર આચારથી યુક્ત કૃતજ્ઞ અને પાપભીરુ હોય ગુરુ સેવામાં લીન હોય આવા શીલ સ્વભાવનો પુરુષ આદર્શ શિષ્ય થઈ શકે છે. અન્યથા તે ગુરુને દુઃખ આપનારો હોય છે. અધ્યાય 59 સમાપ્ત. આ તો અનુક્રમણિકા પ્રમાણે 64મો અધ્યાય હતો અને આપણા અનુક્રમણિકા પ્રમાણે 59મો અધ્યાય હતો, સંસ્કૃત પ્રમાણે તે 64મો અધ્યાય હતો. એટલે કે નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 3 અધ્યાય 59 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.